આપણું વધી જાય કે ઘટી જાય કશું આપણે લેવા દેવા નથી, કારણ કે બધું વ્યવસ્થિત છે. શું છે? વ્યવસ્થિત. કોના તાબામાં છે? વ્યવસ્થિત. એટલે હજી ભણ મારા પાછી જેમ ડાયો થશે, ગાળો થશે, શું કહેવાય? માણસ પાછી આપણને કઈ અડે ને, આપણું જોવા જાણવાનું કામ છે, આપણું બીજું કશું કામ નથી. દાદા, એ બધો માલ જે ભરેલો છે નીકળી જાય એટલે જ પછી સર્ચ થાય, એટલે જ પછી સર્ચ થાય. તમે આજ્ઞા બધો તેરાથી સર, તમે આજ્ઞા બધો તારથી સર, તદ્દન સર, પૂરેપૂરું સર, ને આત્મા સર. તો આજ્ઞા મરો તો આજ્ઞા મરો તો તદ્દન સર, તો આજ્ઞા મરો તો નહીં તો ક્રમિક માર્ગના જ્ઞાની હોય સહજ ના હોય. ક્રમિક માર્ગના જ્ઞાની ઢેર મોક્ષે જતા સુધી સહજ હોય નહીં. આખો દાડો અને આ તો તમે આજ્ઞામાં રહો ને, એક જ દાડો રહો ને, એક દાડો તમે સહજ કરવું કરે કહેવાય ખબર પડે? સહજ તમને શીખવાડું તેને કહેતો આમ રહો ને. હું તો રોજ હોય મને ખબર પડી જાય ને કે આમ સરસ શું અનુભવ થઈ જાય, શું અનુભવ થાય પોતાને. હા, એ સારું, શું અનુભવ કરી દીધો. પણ બીજાને પ્રશ્નો જ નહીં, બીજાને પ્રાયોરિટી નહીં આપી દે કોઈ ચીજ નહીં. બસ એ થઈ ગયું. સાચી વાત છે દાદા, સાચી વાત છે. આપણે કહ્યું શું બનાવવું જમવાનું, તો આપણે કહીએ કે જે ઠીક લાગે તે તમને, શું કહ્યું? તમને ઠીક લાગે તે. હા, બરાબર ને? એવું આમ પ્રાયોરિટી નહીં. પ્રકૃતિ સહજ હોય, ચોરી કરે, લુચ્ચે કરે, લબારી કરે, તોય પણ સહજ પ્રકૃતિ. અને આ ભાઈ કદે સારા પાસે ધર્મ કરતા છે ને તોય સહજ નહીં, અસહજ. આખો દાડો ધર્મ કર્યા કરતા અસહજ પ્રકૃતિ. સહજ પ્રકૃતિ એટલે જેવું એને વીંટ્યું હોય એવું જ કર્યા કરે, બસ બીજી પહોંચક જ નહીં. અને આત્મા જો જ્ઞાતા દ્રષ્ટા રહે તો જ એ સહજ થાય, નહીં તો સહજમાં કંઈ ઊંધું ગાલ્યું પાછું હવે કરી કે સહજ બગડ્યું. એટલે ભાવ હું આ કરું એ ભાવ થાય એટલે બગડ્યું પછી? ના, હું કરું એ ભાવ તો ના થાય, પણ છે તે આવું ના હોય તો સારું એમ કે દખલ કરવા જાય ને એ અસર થઈ. જે છે તે બરોબર છે. આ ક્લિયર એવું સહજ હોય નાદારી નીકળવાની હોય ને, શેઠવાની છે તે ત્યાં આગળ કોઈક આવે ને ભીઠું પીઠું, તેને હાલો આપે, બીજું આપે, ત્રીજું આપે, અને શેઠ એક પછી દબડી ના આવે છે કે આ નાદારી નીકળવાની શું થઈ જશે. શેઠવાની બધું હાલે આપણી દુકાન નાદારી જોવા મળે છે, તમને કરતા નહીં આવડતું એવું થાય. અને પેલા ચેતા પણ બધા હવે આપી જુદી ખાઈ જાય જુદી ખાઈ જાય જુદી ખાઈ આપણે સહજ નથી જેવું મેં વિચાર આવ્યો ને તેવું કઈ ચેતના વિચાર આવે મારી મનમાં કે લાઈન 2000 રૂપિયા ધર્માદે આપીએ એવું વિચાર આવે ને તો પાછું મનમાં કહે છે નાદા નીકળે શું આપે મિલન સર વિચાર આવે ત્યારે ઉડાઈ ગયું મનમાં જેવા વિચાર આવે તેવું જ કરે અને જેવી વાણી બોલે એવું જ કર્યા કરે શું અને એવું ના કરે તોય પણ સહજ છે શું કહ્યું આત્માની દખલ ના હોય આ તો આત્માની દખલ છે એટલે દખલ છે એટલે આ સહજ થઈ ગયું તમને ભલે જ્ઞાન આપેલું છે પણ ગાડીમાં ચઢતા પહેલા કઈ જગા છે ને કઈ સહજ લેવાય રહી ને સમજ કરી ને દખલ કરે આત્મા સહજ પ્રગતિ ગમે તેવી હોય છે પછી ગમે તેવી હશે ને હો ગાળો પડતી હશે તો કરે તો એ સહજ મારકણી ગાયનું નામ ના દઈએ ને મારે તોય સહજ પ્રગતિ ગાયનું નામ દઈએ છતાં ના મારે તે સહજ પ્રગતિ કે કોઈ ગાય સીધી હોય તે ખેતર ઉપર દેખાય તો ભાઈ પહે જ નહીં અને કોઈ ગાય ખાઈ જાય એ બેવ સહજ પ્રગતિ ખાઈ જાય છે તે સહજ એવું નથી કે આમ ના હોવું જોઈએ કે આમ હોવું જોઈએ એવું ના હોય જેવી જે પ્રકૃતિ છે જેવું ઉદય આવે એવો બબડો ભર્યા કરે દખલ ના કરે આપણે જે અડચણ આવે પૂછ્યું કે મને આવી અડચણ આવી Thank you. રંગોતી મારે બાપ ચાલો. બાવીસ છ ઓગણસી લો કોલેજ બોયઝ હોસ્ટેલ ઔરંગાબાદ સવારે. સત્સંગ ભાવ કરતા બીજી કઠિન વસ્તુ કઈ છે? સત્સંગ ભાવ, સત્સંગ નો ભાવ એના કરતા બીજી કઠિન વસ્તુ કઈ છે? કઠિન કઠિન મુશ્કેલ જગત સ્લીપર થયેલું છે, જગત મોહમાં પડેલું છે, તે નિર્મોહી થવું એટલે બહુ અઘરું કહેવાય ને. પાછું જોવાનું સત્સંગ નો ભાવ તો કઠણ જોવાય ને. બીજી કોઈ વસ્તુ અઘરી હોય જ નહીં, મોહમાં પડેલું છે ને, એટલે દ્રષ્ટિ જ એને ઊંધી થઈ ગયેલી છે. આ ખતી દ્રષ્ટિ કરીએ બહુ મહા મુશ્કેલ છે. ખતી દ્રષ્ટિ થઈ એનું નામ સમ્યક દર્શન, અને ઊંધી દ્રષ્ટિ અને મિથ્યા દર્શન, બધું ઊંધું દેખાય ને મોહ જ ઉત્પન્ન થયા કરે. કષ્ટો ના આવે, કષ્ટો દેખાય આપણને કે મને આ કષ્ટ આવે છે, આવે નઈ, અડે નઈ, કષ્ટ દેખાય ખરા, આ કઈ ખાશે, આ કઈ ની ખાશે, આ સરકાર મારી નાખશે, આમ મારી નાખશે, અડે નહીં. કારણ કે સત્સંગનો સ્વભાવ એવો છે કે એના કષ્ટ અડવા ના દે, કષ્ટ દેખાય ખરો, અડવા ના દે. જો અડે તો સત્સંગ ભગવાનનો પ્રભાવ દોડી ગયો. સત્સંગ એ ભગવાનનો પ્રભાવ છે, અને કુસંગ એ શેતાનનો પ્રભાવ છે. શું કહ્યું? આ સંસાર એ શેતાનનો પ્રભાવ છે, અને પેલો ભગવાનનો પ્રભાવ છે. અડે જ નહીં ભાઈ, બહુ પ્રભાવ જાતના દેખાડે. આમ સિચ્યુએશન, સેમ સિચ્યુએશન, ફરમ સિચ્યુએશન, ખાલી ભડકાટમાં જ ટાઈમ જાય, કશું વળે નહીં, કશું બને નહીં. ભડકાટમાં આખી રાત ભડકાટમાં રહીને કશું બને નહીં, એ તે ભડકાટ શું કામનો? ભડકાટ થઈ પછી તો બને એવું બધું જાણે ભાઈ આ બન્યું, અને ભડકાટ જરૂર હશે. આ ભડકાટ તો ખોટો ભડકાટ. આ લોકો જે કહે છે ને કસોટી કર્મ ના ઉદય હોય છે, શું હોય છે? છોડે નહીં ઉદય તો છોડે જ નહીં કોઈ નહીં. કસોટી કોઈ કરનાર કસોટી કે કસોટી કોણ નામ કહેવાય? કે જો કોઈ કરનાર હોય નહીં તો પણ એવું કોઈ કરનાર છે જ નહીં. એટલે કસોટી તો આ તો લોકોએ આગે રાખેલું, આ તારી કસોટી આવી છે એમ કરી પણ સંતોષ આપે છે. ભગવાન કસોટી કરે એમ કરીને સંતોષ આપે, પણ એવો સંતોષ, ખોટો સંતોષ લેવાનો અર્થ નહીં. જે આપણો હિસાબ છે એટલો જ આપણે આવશે, બીજો આવશે જ નહીં. તમને સત્સંગના ભાવ આવવા મળે નહીં એટલે કસોટી બોલશો કે ના, તમારા કરના ઉદય છે ને એ થોડાક હેરાન કરે. અને સત્સંગ એટલે શું? સત્સંગ ના ભાવ એટલે ઊંચે ચડવું. સત્સંગ ના ભાવ એટલે ઊંચે ચડવું. અને સંસારિક ભાવ એટલે નીચે ઉતરવું. આ નીચે ઉતરવામાં સસ્તરતા પડે, ઊંચા ચડવામાં શ્વાસ કરી જાય, ઉપાડી થાય, ઊંચે ચડવામાં થશે. નાગ બ્રહ્મ ક્યારે સંભળાય? નાગ બ્રહ્મ ક્યારે સંભળાય? નાગ બ્રહ્મ બીજું બધું ભગવાન બનશે ને. વેપારની વાત કરવા પેહો શું થયું નાખું તો જયારે ઈચ્છા બધી શું થાય ને ભગવાન ત્યારે શું થઈ જાય. એટલે શહેર સ્વભાવ છે ના ધર્મ એ કહ્યું એ આત્મા નથી. એકાગ્રતા થવાનો એની આગળ તો આત્મા તો બહુ છેટો છે. એની કક્ષા સાથે આધ્યાત્મિક વિકાસ ને કહેવાનું ખરો એની કક્ષા સાથે આધ્યાત્મિક વિકાસ ને કઈ સંબંધ ખરો? આધ્યાત્મિક વિકાસ જોઈએ એકાગ્રતા ઉત્પન્ન થાય. બહુ એકાગ્રતા ઉત્પન્ન થાય, બહુ સરસ એકાગ્રતા ઉદાહરણ એકાગ્રતા ઉત્પન્ન થાય. અધ્યાત્મ એકાગ્રતા ઉત્પન્ન થાય તો અધ્યાત્મ શરૂઆત થાય ને એ થાય એકાગ્રતા ઉત્પન્ન થાય તો અધ્યાત્મ શરૂ થાય. આત્મા તો બહુ ખેતો જાતી પલકારો નો અવાજ થાય ખરો સંભળાય? આંખ ના પલકારા નો અવાજ સંભળાય ખરો? આંખ ના પલકારા નો અવાજ સંભળાય ખરો? કોને સંભળાય? પોતે પોતાને. કશું હબળવાર બનકે તે બધા આમ બધા હબળાય. હબળવાર જો બનકે તે બાજુ સંસારી બધા અવાજ હબળાય એવા છે. જો અહીં ઔરંગાબાદમાં ડુંગળી સમાતો હોય અહીંથી મરી છે તે અહીં બેસનારે ગંધેલા ડુંગળી ગંધેલા એટલી બધી બધી શક્તિઓ હોય છે ઇન્દ્રિયની. શું પણ શું થાય બધી કસાઈ ગઈ છે શક્તિ બધી અહીં પડી અહીં સમાતી હોય તો એ ગંધા આવે ઇન્દ્રિયો ઘટાઈ ગઈ છે. ઈચ્છા ઉપરી થઈ જાય તો પછી અને નાગ બ્રહ્મ એ બધા સ્ટેશનો છે. એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. એ કંઈ આત્મા પ્રાપ્ત થયો ને આત્મા તો પ્રાપ્ત થયો પછી જાય નહીં એનું નમાત્મા આગો પાછો ના થાય એનું નમાત્મા. એકડો પ્રાપ્ત થયા પછી આગો પાછો થાય નહીં. આગો પાછો થાય છે એમ લાગે છે એ આપણે ગુલાબ જતા કહેવો પડે. એટલે હમણાં તો આવું આગો પાછો થાય તમે જ્ઞાન આપ્યું તો એ તો પછી હું ખુલાસો કરી આપું કે આગો પાછો જ નથી થતો. તમારી રસ્તિઓ જો આગી પાછી થાય છે શું આગી પાછી થાય ધ્યાન ના રહ્યું તો આત્મા થી થોડા હાજર થયા પછી કાયમ નિરંતર હાજર રહ્યા જ કરે છે. ઊંઘમાં આપણે ઊંઘી ગયા હોય તો શુદ્ધાત્મા હમા આવે. આપણે ઊંઘી ગયા ને તો આ ઉઘડી જતા શુદ્ધાત્મા હમા આવે. કોઈને આવે તો હમ ત્યારમાં વગર ઊંઘી ગયો છે બધા એમ શું કહે પોતે એમ ધ્યાન રાખ્યું છે. સર્વસ્વ વસ્તુ છે કલાક સર્વસ્વ વસ્તુ એટલે કલાક અમે શું કહીએ છીએ કે બધું તમે બીજી બધી વાત ભૂલી જાઓ ત્યાં ફક્ત આત્મા એકલા ફક્ત એક 8 કલાક દાદાના દાદાની પાસે જ એમના ધ્યાન એમના કહેવાના આજ્ઞામાં દેવાનું છે. એવી કરો 1 કલાકે અને રાતના સાથે સુઈ જતી ફરી 1-2 કલાક બસ ચાલુ થઈ ગયું. ઊભું જોઈએ બધું ભાઈ બીજ ઊભું જોઈએ બીજ પડ્યું પાણી પડે બધું ઊભું જોઈએ ઉગ્યા પછી જે પાછી જાળવણી કરવી પડે, જાળવણી કરવી પડે ને. આ કુંડલી ની બુલ્લી ની એ બધી જ સાથે 18 ગ્રહો છે. શું છે સંસારમાં? એને બીજી શક્તિઓ ઉત્પન્ન થાય, સિદ્ધિઓ ઉત્પન્ન થાય તો સંસાર મોડો પડી જાય, પણ તે આત્મા પ્રાપ્ત ના કરે. આત્મા એ જ્ઞાન, જ્ઞાન સિવાય કોઈ વસ્તુ એવું નથી કે આત્મા પ્રાપ્ત થઈ શકે. અને અજ્ઞાનથી અપ્રાપ્ત છે અને જ્ઞાનથી એ પ્રાપ્ત છે. લોકો કહે યોગ, યોગ કરવાથી આત્મા પ્રાપ્ત થાય. યોગ કયો? યોગ આત્મયોગ. શું કહ્યું? આત્મયોગ. એ પેલો શબ્દ યોગ હોય છે, એ શબ્દ યોગ પ્રાપ્ત કરવાથી પેલો મૂળ યોગ પ્રાપ્ત થાય, આત્મા પ્રાપ્ત થાય. પેલો શબ્દ યોગ હોય છે, સાચો આત્મા નહીં, શબ્દ શબ્દ આત્મા, ઓમકાર ધ્વનિ, શબ્દ આત્મા. ઓમકાર ધ્વનિ, શબ્દ યોગ એટલે ઓમકાર ધ્વનિ. ઓમકાર, ઓમકાર એ વસ્તુ આ દૈવના નમસ્ નવકાર મંત્ર છે. અને એ જ એને ટૂંકામાં છે તે ઓમકાર તરીકે આપેલો છે. આ વેદાંતે ઓમકાર તરીકે સ્વીકાર કર્યો, આ લોકોએ આકાર તરીકે સ્વીકાર કર્યો. એક જ છે દેવ સ્વરૂપે, એક જ છે નવકાર મંત્ર. ઓમકારનું એક જ સ્વરૂપ છે. દેવ કિંમતી વસ્તુ છે, સાચી કિંમતી છે. કે જગતના સર્વમાં સર્વ શ્રેષ્ઠ પુરુષો રોજ દર્શન એમાં છે. એથી કોઈ ઊંચા શ્રેષ્ઠ નથી એવા પુરુષો દર્શન છે. કે નમો હરિહંતા, નમો સિદ્ધાણ, બધા સિદ્ધ લોકો આવી ગયા. નમો આયર્યાણ, આયર્યાણ બધા આચાર્યો જે છે તે હાલ છે તે આચાર્ય નહીં, આચાર્ય જ્ઞાન સહિતના આચાર્ય જોઈએ. કેવું? પોતાનું આત્મજ્ઞાન સહિતના આચાર્ય જોઈએ. સમજ પછી નવા ઉગજ્યાય, નવા લોહે સારું સાધુ કહેવા હોવા જોઈએ. આ નિરંતર આત્મદશા સાધે નવ સાધુ, નિરંતર આત્મદશા સાધા કરે એને નવ સાધુ. એમાં બાધકતા ના હોય, બાધકતા બિલકુલ ના હોય. સાધક એકલા જ હોય, ભલે ઓછું સાધે તો પણ બાધકતા ના હોય. અને આજના સાધુ અત્યારે તો 300 કમાય અને પાછ શિષ્ય જોડે જરાક નકલમણ છે, 200 હોય ના કહેવાય. શિષ્ય જોડે થાય નકલમણ, શિષ્ય જોડે નકલમણ થાય ને, તો 200 હોય ના કે બધા ક્રિયા કરવાનું કરીને 300 કમાય અને 200 હોય નાખે, પછી અત્યારે તેલ નથી જ. પછી ભક્તિ વગરનું જ્ઞાન દર્શન આપે છે. ભક્તિ વગરનું જ્ઞાન, ભક્તિ વગરનું જ્ઞાન દર્શન આપે કે? ભક્તિ વગરનું જ્ઞાન દર્શન આપે એવું છે ને? જ્ઞાન, જ્ઞાન વગર ભક્તિ કોઈ જગ્યાએ હોતી જ નથી. જેટલું જ્ઞાન થાય ને એટલા પ્રમાણની ભક્તિ, સર્વસ્વ જ્ઞાન થાય તો સર્વસ્વ ભક્તિ. જ્ઞાન પહેલું જ્ઞાન ને પછી ભક્તિ હોય. જેટલા પ્રમાણમાં ભક્તિ એટલું જ્ઞાન, જેટલા પ્રમાણમાં ભક્તિ એટલા પ્રમાણમાં જ્ઞાન નહીં. જેટલા પ્રમાણમાં ભક્તિ એટલા પ્રમાણમાં જ્ઞાન ના, ભક્તિ પહેલી ના હોય, પહેલા જ્ઞાન હોય. પહેલું જ્ઞાન હોય એટલા પ્રમાણમાં ભક્તિ શરૂ થઈ જાય. એમ કરતા સર્વસ્વ જ્ઞાન એ સર્વસ્વ ભક્તિ છે, તેથી ભક્તિ છે. સર્વસ્વ જ્ઞાન એ સર્વસ્વ ભક્તિ છે. એટલે પહેલું જ્ઞાન ભક્તિ કરો, ભક્તિ કરો. આ આની અસર કઈ ભક્તિ કરો, સાની આની કરું કે એટલે આપણે દેખાડી ગાડી કરે ત્યાર પછી કરે. પાણી લઈ જતી આવી બેઠા બેઠા નિરાતે પ્રશ્નો પૂછાય. આપણે હજુ કોઈ વડનાર નહીં, લડનાર નહીં, દવાખાનું બોલાવવા આવનાર નહીં, મોટો કેસ આવ્યો છે તેને દુવાઈ બાંધે નહીં, કદી બાંધે નહીં. પરિગ્રહ રહી થઈ ગયા, પરિગ્રહ રહી હોવા છતાં આ પરિગ્રહી થયા. કેવું? અત્યારે કોઈ જોને પરિગ્રહ નથી. જેટલી જંજાળ વધારે હોય, અતિ પરિગ્રહ હોય, એટલું માણસ ને નીચે પછાડે ને. પરિગ્રહ એટલે જ બોજો, અને બોજો એટલે નીચે જાય. પરિગ્રહ એટલે બોધવું, અને બોધો એટલું નીચે જાય. પરિગ્રહ ઘટ્યો તો ઊંચો જાય, પરિગ્રહ અંદર લઈ જાય નીચે. આ છતાં પણ કે ભગવાને શું કહ્યું છે કે પરિગ્રહ છતાં અપરિગ્રહી પણ બની શકે માણસ. હા, પરિગ્રહી વચ્ચે તે કોણ બનેલા? ભરત રાજા બનેલા, તીર્થર વાળીનો છતાં અપરિગ્રહી. રાત લડે, લડીઓ લડે, માણસ મરી જાય, તો એ પરિગ્રહી એ બહુ બહુ મુખ્ય ગયા. એમને હિંસા ના થાય, એમને હિંસા ના લાગે, એને અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે હિંસા વિંસા બધું એને નડે નહીં, કારણ કે કરનાર નડે ને. ભરત રાજા કરનાર પોતે શુદ્ધાત્મા, કરનાર નડે. સૂચક ડોક્ટર ને આડે કે નહીં? ડોક્ટર પોતાને એમ લાગે મને હળ્યું તો લાગે. હું ડોક્ટર છું, સૂચક છું, એ જો રહ્યું તો અરે, અને હું શુદ્ધાત્મા છું ના. શું થયું એના ઉપર આધાર રાખે છે. અને કરતા હું છું તો અરે, કરતા વ્યવસ્થિત છે એ રીતે ના હારે. વ્યવસ્થિત કરતા થયો થોડું લક્ષ્મણ આવી ગયું આપણે. હા, એ બરોબર છે. એમાં આવી ગયું નહીં, થોડું અનુભવમાં આવે છે. હા, અનુભવમાં આવે છે. હા, એ તદુપરાંત મન વાળી લેતા આવડી ગયું કે જે કઈ બને છે. અનુભવમાં આવી ગયું અને એ ઉપરાંત કે જે મન વાળી લેતા આવડી ગયું છે. ના, એટલે બધું બહુ રાગે પડી ગયું. વ્યવસ્થિત સમજી ગયું ને, બહુ સરસ કામ થઈ ગયું છે. હવે આ તો જબરજસ્ત કામ થઈ ગયું છે, વાર નહીં લાગે. વ્યવસ્થિત સમજ્યું ને, એટલે કેટલા ભાગના ભય ધીએ બધા ઉડી ગયા. થોડાક ઇંચે લાની થાય, પણ પછી ધીરે ધીરે સમજથી ઉડી જાય. થોડાક અંશે ગ્લાની થાય, પણ ધીરે ધીરે સમજ થી ઉડી જાય છે. ઉડી જાય. હું મનલાલ છું, નિરંતર રહ્યા ના કરે. હું ડાક્ટર છું, નિરંતર ના રહ્યા કરે. પણ આ તો નિરંતર રહ્યા કરે, પછી શું જગ્યા પછી વિક્ષેપ પડે તો જાપ એની મેળે થયા કરે છે. ડોક્ટર ના પરિગ્રહ માં જો કદી આ જ્ઞાન હાજર રહે છે તો પરિગ્રહ ઉજાવે ત્યાં તો બધા બંધ કેવું સરસ રહે. આ ડોક્ટર ના પરિગ્રહ એટલે બહુ બધું કર્મયોગ વિશે કર્મયોગ વિશે કઈ કહો કે છે? કર્મયોગ વિશે કઈ કહો? કર્મયોગ, કર્મયોગ એટલે મને હું તમે જાણવા માંગો છો વિગત થી લાંબુ વાક્ય કરું આખું વાક્ય? હા, એક જ વાક્ય પણ આપી શકતો નથી. તો એ દરેક કર્મ કરવા છતાંય સાધનામાં ક્રમિક વિકાસ પોતાનો જેનો કરતો છે, તો એના માટે એટલે જીવનમાં માણસ કર્મ કરી કર્યા વગર રહી શકતો નથી. કર્મ થાય અને જોડે જોડે છે તો આ પોતાની આત્મ સાધનામાં વિકાસ થયા કરે એવું કંઈક બતાવો. આ કર્મ જે થયા કરે છે એ પ્રકૃતિ સ્વભાવથી થયા કરે છે અને પ્રકૃતિ કર્યા કરે છે, એ કર્યા કરે છે પ્રકૃતિ. સમજાય ને? અને આપણે માનીએ છીએ હું કરું છું એટલું છે, આ બધું ભાગ્ય છે ને, આપણે માનીએ છીએ હું કરું છું એટલું. એટલે મેં તમને શું પ્રકૃતિ કરે છે એમ ના કહ્યું અને વ્યવસ્થિત કરે છે એમ કહ્યું. તો કારણ કે આખા જગતનું કરતા તરીકે કુટુંબ હતું વ્યવસ્થિત, બહુ બધી બધી પ્રકૃતિ પણ કરે છે, પ્રકૃતિ નચાવે છે બધું આ, અને પ્રકૃતિ બધું કર્યા કરે છે. અને પેલો માનસ ભ્રાંતિથી કે મેં કર્યું એટલે એને ઉડી જાય છે. જો હું પણ છૂટું થઈ જાય આત્મજ્ઞાનથી તો પછી પોતે પોતાના આત્માનો કરતા છે અને પ્રકૃતિ પ્રકૃતિનો કરતા છે, બે પોતાનો કરતા પણ છૂટું થઈ ગયું. આ તો અત્યારે શું રહે છે લોકોને અજ્ઞાન દશામાં કે હું કરું છું અને હું જાણું છું, દેવ ભાવ વર્તે છે ને, કયા વર્તે છે કર્યું મેં અને આ મેં જાણ્યું મેં. હવે કરવાનો પ્રગતિનો સ્વભાવ છે, જાણવાનો આત્માનો સ્વભાવ છે. એ ભેળું ભેળું વપરાય છે એટલે આ પોઈઝનસ થઈ ગયું છે. અને નિર્જરા નિર્જરા કોનો સ્વભાવ છે? નિર્જરા તો સ્વાભાવિક જ છે, હંમેશા આશ્રવ એ સ્વાભાવિક છે. સંયોગ થવો આશ્રવ એટલે કાળ પાકે ત્યારે મેં જમે, એટલે મન મનમાંથી જમે, વાણીમાંથી જમે, દેહમાંથી જમે, એટલે ક્રિયા શરૂ થઈ જાય. આશ્રવ એટલે શરૂ થઈ જવું ક્રિયા, કુદરતી રીતે ટાઈમ પાક્યો એટલે. અને એનો સંયોગ થયો, એ સંયોગ થયો, દરેક સંયોગો વિયોગી સ્વભાવના છે, તે હંમેશા આશ્રમ નિર્જરા એ વિયોગ છે. એટલે આશ્રમ ને નિર્જરા આપણે બધાને હોય, મને બધાને, તમને બધાને અને સંસ્થાના લોકોને, જાનવરો બાનવરો બધાને આશ્રમ નિર્જરા હોય, ઝાડને આશ્રમ નિર્જરા હોય. ફક્ત તે શું કારણ કે છે કે આ મનુષ્યોને બીજા જીવો કરતા મનુષ્યોને આશ્રવ નિદ્રા અને બંધ હોય. જ્યારે આપણે આમ જ્ઞાન આપ્યું હોય તેને આશ્રવ નિદ્રા અને સંવર હોય, જગતના અજ્ઞાન દશામાં બંધ હોય અને અહીં સંવર હોય. સંવર એટલે કર્મ બીજું બંધાય નહીં. અને આશ્રવ નિદ્રા શું છે? પહેલા બંધાઈ લો તો તે જમે છે અને તે નિંદિતા થઈ જાય છે, પેલા બંધેલા સાથે ઉડી જાય છે. બંધેલો છોડવો પડશે ને, નિકાલ તો થઈ જાય ને. પછી કર્મમાં નિરપેક્ષ ભાવ હો, કર્મમાં નિરપેક્ષ ભાવ, કર્મમાં અપેક્ષા વગરનો ભાવ. હા, કર્મમાં એ કર્મ બાંધતી વખતે અજ્ઞાન દશાથી એટલે બિલકુલ સાપેક્ષ ભાવ હતો, મને આના વગર ચાલશે નહીં, આના વગર મન ગર જીવાશે નહીં, એવા સાપેક્ષ ભાવથી બાંધેલું હતું. તો સમજ ને? અને કર્મ છોડતી વખતે જો જ્ઞાન હોય તો નિરપેક્ષ ભાવ છૂટી જાય. ભાઈ આમાં શું છે? તે આમાં જે દુઃખ ફળતો હતો તે આમાં ખરેખર છે નહીં, મારા આત્મામાં જ છે, એટલે પેલી બાજુ નિરપેક્ષતા ઉત્પન્ન થાય. સુખને માટે કરતો હતો એ અજ્ઞાન દશામાં, પેલામાં સુખ માન્યું હતું એના જ્ઞાન થયું ત્યાર પછી પોતાને એમ લાગ્યું શુદ્ધ તો મારે મહી જ છે, હવે આની જરૂર નથી, તે વખતે નિરપેક્ષ થઈ શકે, અમને નિરપેક્ષતા રહે, અમને અપેક્ષા ના રહે. એ રીતે તમને થોડી થોડી અપેક્ષા ના રહે, ધીમે ધીમે ઓછી થતી જાય, એકદમ ના જતી રહે. આત્માનો આનંદ તો બહુ ક્ષણિક હોય, એનું સાતત્ય રહે અને ચિંતન સ્વરૂપમાં ક્યારે પડે. આત્માનો આનંદ હંમેશા ક્ષણિક હોય, એ સાતત્ય રહેવા માટે નિરંતર રહે, અને જેને આપણે ચિત્ત આનંદ લઈએ એ પરિસ્થિતિ ક્યારે. આત્માનો આનંદ ક્ષણિક ના રહે અને એનું સાતત્ય, આનંદ નું સાતત્ય નિરંતર રહે, ચિદાનંદ સ્વરૂપ કાયમ નું ક્યારે રહી શકે, કઈ સ્થિતિ એવું છે ને કે આપણે ધ્યાનમાં બેઠા હોય, ધ્યાનમાં બેઠા કેવું હોય આપણને, તો એ ધ્યાનમાં બેઠા હોય આજુબાજુ કઈ ઘોંઘાટ કોઈ ગુમાવું ના કરે તો આપણું ધ્યાન સારું રહે. અને પછી અહીંયા આગળ આવીને અહીં કૂતરા બસપસ કરવા વાળે ખૂબ એટલે પણ ધ્યાન આગું પાછું થયા કરે, આ બાજુ મિયાં બી ગુમા બુમ કરતા હોય તો ધ્યાન કેવી રીતે ભાઈ પેલા કર્મો ગુમા બુમ કરે છે નહીં તે આત્માને એમાં રવાનગી નહીં તો આપ જો હવે એ કર્મની ગુમા બુમ જસ જ્યારે ઓછી થશે ધીમે ધીમે, કારણ કે નવા કર્મ બંધા તો અટકી ગયા હશે અને જૂના ભોગવવાના છે, આ જૂના જૂનાનો આશરો થયા કરે છે, ધીરે ધીરે થયા કરે છે અને નવો નવાનો સ્ફોટ છે નહીં એટલે ઓછા થતા જાય. કોઈ પણ વસ્તુમાંથી આપણે કર્મ કાઢીએ વસ્તુ તો ઓછી થતી જાય, નવું ઉત્પન્ન નથી એટલે એટલે ઓછો થતો જાય. પછી 5-10 વર્ષ પછી આપણને ચાલતા આવી પછી ધ્યાન રાખો તો આપણે નિરંતર છે, હમણાં તો એકદમ ફોર્સ છે બધું. અડધા ઇંચ નળ હોય તો આપણે વાંગડીઓ મૂકીએ આગળ ટકી શકે, પણ એકદમ દોઢ ઇંચનો ફોર્સ હોય તો ફસી જાય. એવું ઘરમાં બહુ ફોર્સ હોય ને તો જમતી ના બેસતા રહે. તમે પૂછો છો એનો ખુલાસો મળી જાય છે કે મળી જાય છે. ગુરુજી સમાધિની અંદર બહારનું વાતાવરણ બિલકુલ સંપૂર્ણ એમ મને કે કોઈ ટોપનો ગોળાનો અવાજ થાય પણ અંદર અવાજ ના આવે તો એ જ ખરી સમાધિ કરે. એ કે છે કે સમાધિ થાય છે ત્યારે બહાર ટોપ નો અવાજ થાય તો એ પોતાને સંભળાય નહીં, એવી દશા થાય તો એ ખરી સમાધિ કહેવાય. ના એ સમાધિ એ ઊંઘ કહેવાય, એને ઊંઘ કહેવાય. ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય, ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય એ ઊંઘ કહેવાય. આ શરીર જળ જેવું થઈ જાય ને તો એ ઊંઘ કહેવાય. એ સમાધિ એ હિન્દુસ્તાનના લોકોની સમાધિ છે, લૌકિક સમાધિ છે. સાચી સમાધિ સંપૂર્ણ જાગૃતિપૂર્વક હોય, સંપૂર્ણ જાગૃતિપૂર્વક હોય. અમને નિરંતર સાચી સમાધિ રહેશે, નિરંતર સાચી સમાધિ રહેશે, સંપૂર્ણ જાગૃતિપૂર્વક. તો પછી જ્ઞાનેન્દ્રિયો નિગ્રહ શું કહેવાય? તો પછી આ જ્ઞાનેન્દ્રિયોનો નિગ્રહ શું કહેવાય? જ્ઞાનેન્દ્રિયોનો નિગ્રહ કોને કહેવો? એ નિગ્રહ તો કરવાનો છે, જ્યાં સુધી અભ્યાસ કરવાનો હોય ને ત્યાં સુધી નિગ્રહ કરવાની જરૂર છે. પછી નિગ્રહ કરે તો પછી જ્ઞાન જ ના કહેવાય, સમાધિ ના થાય ને. સમાધિ હંમેશા જાગૃતિમાં હોવી જોઈએ. આ ઇન્દ્રિય જ્ઞાનની જાગૃતિ અને આત્માની જાગૃતિ બંને જાગૃતિ ઉભી હોય તે વખતે સમાધિ હોવી જોઈએ, નિરંતર સમાધિ હોવી જોઈએ. ખાતા પીતા બોલતા હસતા વાતા લડતા ઉભી લડે નહીં તે સમાધિ ના જાય. એ તો સહજ અવસ્થા થઈ ને, સહજ અવસ્થા સાચી સમાધિ છે. સહજ અવસ્થા પ્રાપ્ત થતા પહેલા જે સમાધિ અંદર જાગ્રત રહી હું છું, 24 કલાક એને ખ્યાલ છે કે હું છું, હું તો નથી, અને એ સમાધિ પછી માણસ આનંદ અને શક્તિ એ બંનેનો આપણે અનુભવ કરે. સહજ સમાધિ ની પહેલા આ પ્રકારે સમાધિ થાય કે જેમાં પોતે નિરંતર જાગ્રત રહે કે હું છું, અંદર પોતે જાગ્રત રહે, તે પહેલા કોઈ તે પહેલા જે સમાધિ હોય છે ને એ નિશ્ચળ એકાગ્રતા હોય છે. નિશ્ચળ કલાકમાં ફેર એકાગ્રતા હોય છે તો તે પણ એ સ્ટેજમાં મનના મનના એટલા બધા લેયર છે મનના, આ મન છે એના લેયર એટલા બધા છે, ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર, ફોર્થ લેયર, આ લોકો લેયરમાં જ હોય છે મનુષ્યો. પણ આ સંતોને તો ઊંચા લેયરમાં મેં ગયેલા હોય ને, તે એવો કોઈ લેયર આવે ને તે લેયરમાં ક્યાંથી ઉતરો કે મહી ને મહી એ લેયરમાં જ આનંદ રહ્યા કરે, ભાતન ભાન એ લેયરમાં મસ્ત રહ્યા કરે. કારણ મારી મસ્ત અંદર લેયર માં, મનના લેયર માં એ બધા લેયર પૂરા થશે ત્યારે આત્મજ્ઞાન થશે. મનના લેયર તો પૂરા થવા જ જોઈશે, ત્યાં સુધી સંસાર તો ભટકવાનો જ છે. આત્મા પ્રાપ્ત થયા તો જાણવું કે આપણે મનના લેયર કેમ પૂરા કરી રહ્યા છીએ. ખૂબ આનંદમાં હોય કે એટલી આનંદની વસ્તુની અંદર કે જગતનું એને સંપૂર્ણ વિસ્મરણ થઈ જાય, ચાલતા નાચતા કૂદતા પછી ખ્યાલ ન રહે. બહાર નીકળે ને, બહાર નીકળે ત્યારે જ્ઞાન નો આધાર નથી હોતો, કારણ મન નો આધાર છે. બહાર નીકળે એટલે પાછું ધીરું પડી જાય બધું, પાછું શું જાત જાતની લાલસાઓ થાય, બીજું થાય, બરોબર. એટલે મારી અંદર તો બહુ આનંદ હોય, મસ્તીમાં જબરદસ્ત મસ્તી. એનો બહાર નીકળ્યા પછી બે કલાક સુધી રહે, બહાર નીકળ્યા પછી એના એની અવસ્થાઓ બે કલાક સુધી રહે. પણ પાછું આમાં સંસારમાં તો પહેરતું જ પણ ભૂખ લાગે, ફરવાનું લાગે, ઊંઘ લાગે, અને તે આખો દાડો થતો નથી, અમુક જ ટાઈમ થાય છે, આખો દાડો ના થાય. આપણા સંતોને હોય છે, મેં ઘણા ઘણા સંતો કહેલું કંઈ હોય છે, મેં મનનો લેયરમાં અનમાં ધ્યાન મળતી તેના આધાર જીવે છે ને. બહારની ચીજ જરૂર નથી પડતી, એનું શું કારણ છે કે મારે મસ્તી છે, આનંદ છે બધું. એ આનંદથી અને ખોરાકની માત્રા બધું ઓછી જોઈએ ને, એ આનંદથી અને ખોરાકની માત્રા ને એ બધું ઓછું જોઈએ ને. બહુ ઈચ્છાઓ ના થાય બધી, ઈચ્છાઓ બહુ ના થાય, કારણ કે જેમાં કઈ દુઃખ થાય કે ઈચ્છા થઈ કે પેલો એ આનંદ હોભે, પેલી મસ્તી હોભ્યા કરે, એટલે બધું સંકુચિત થતું જાય. વિચારો બધા ઈચ્છાઓ સંકુચિત, એમ કરતા કરતા મોટ માર્ગ ચાલુ જાય. સંપૂર્ણ ખોરાક વગર પણ માણસ વર્ષો સુધી જીવી શકે ખરો? ના જીવી શકે. ખોરાક બહુ પ્રકારનો હોય છે, ખોરાક તો અમુક અમુક ટાઈમ તો હવાથી જીવી શકે છે માણસ, પણ તેના વર્ષો સુધી ના જીવી શકે. હવાથી અમુક ટાઈમ સુધી જીવી શકે, પણ વર્ષો સુધી ના જીવી શકે. આ બરોબર ને? અને વર્ષો સુધી જે જીવે છે એ તો યોગ છે, યોગ તો હજારો વર્ષ સુધી જીવી શકે. તો તે કેવું જીવ, ડાક્ટર ના કહે કે અમે જીવ નથી એવું કહે, છતાં મેં જીવતો હોય પણ તે બ્રહ્મરંજમાં કરેલો, કેવું બ્રહ્મરંજમાં હોય. ડાક્ટર ના આપણે જોઈએ નારીવાળી બન છે, અને તે નિરંતર ઉપર બસો પાંચસો વર્ષ રહી છે, હજારો વર્ષ. બધા અક્કલકોટમાં હતા કઈ સાસુ ના મારે અક્કલકોટમાં આ યોગ શરૂ કર્યો અંદર, એ 3:30 શરૂ કર્યો આપણે અહીંયા આગળ 3:30 વાગે, એ 25 થી 1 મિનિટે વપરાય નહીં, જ્યારે અહીં શ્વાસો શ્વાસ વપરાય તો એ આયુષ્યમાં કેટલું ઓછો થાય. આત્મા હોવાથી આ યોગ હોય છે. આત્મા અહીં હોવાથી શરીર ને કશું બગાડ ના થાય, તડે નહીં, કશું નુકસાન ના થાય, કશું જ થાય. આત્માની હાજરી છે એટલે એ વધારે વર્ષ ચાલી શકે. બાકી સાસો સાસ ચાલે નહીં એટલે આયુષ ઓછું થાય નહીં. એટલે મૂળ જવાનું આયુષ ઓછું એટલું એટલું જ આયુષ વધે નહીં. આ તો હારા તેણે બંધ કર્યું આ મશીન એટલે એટલો વખત પછી વધારે ચાલે. પાછું ફરી ચાલુ થાય ત્યારે હારા થઈ જાય ત્યારે પસંદ થઈ જાય. જ્યાં અટક્યું હોય ચાલુ હોય. હા પછી પાછા પૂછે છે કે પછી પાછા સંસારમાં આવી શકે ને વિશ્વાસ થયો થઈ ગયો ને એ સ્વરૂપમાં આવે જેવું છે. રસ્તે જતાના બધા યોગો છે આ બધા. બાકી છેવટે આત્મજ્ઞાન સિવાય નિવેડો નથી. આત્મજ્ઞાન સિવાય નિવેડો નથી. આત્મજ્ઞાન થયું પછી પરમાત્મા દશા તૈયાર થયા કરે. આત્મજ્ઞાન થયું ત્યાંથી શરૂઆત થઈ પરમાત્મા દશાની. ત્યાં સહજ સમાધિ હોય. ડાક્ટરે કહ્યું સહજ સમાધિ. સહજ સમાધિ એટલે સંપૂર્ણ જાગૃતિપૂર્વક સમાધિ. મૃત્યુની આગાહી જ્યારે માણસ કરી શકે ત્યારે